ગટપણના દુઃખ ઘરમાં ફાવે નહીં અને બહાર જવાય નહીં, આનું નામ ગટપણ. ઘરમાં ફાવે નહીં, એકલું એકલું શું કરવું, કોડીની કિંમત નહીં, મોત જોતો હોય તો આવે નહીં અને બહાર હાલીને જવાય નહીં, ઘરમાં ફાવે નહીં કારણ કે કોઈ આદર નહીં, બહાર જવાય નહીં, ભાવે એ ખવાય નહીં અને ખાવા મળે એ ભાવે નહીં, ભાવે એ ખવાય નહીં. એ કે હવે તમારે કાંઈ ન હોય, ઘણું ઘણું સારું સારું ફાવતું હોય, ઘણા એને આંબલીની ચટણી ને ગોટા ને બધું આવું બધું ભાવતું હોય, કઠોળ ને વાલ ને વટાણા ને આવું બધું, પણ તો પછી આવવા જવાનું ચાલુ થઈ જાય અને ભાવે એ ખવાય નહીં અને જે ખાવા મળે એ ભાવે નહીં. હા, એ પેલા જુવાની હોય ત્યારે બાજુમાં ક્યાં જાત જાતના બધા કેવા પરફ્યુમ નો સેન્સ ને એ સુગંધી પ્રસાધનો આન તેન બધું, કેટલાય સાધનોની બોટલ્સ પડી હોય અને પછી આયોડેક્સ ને વિક્સ ને બામ ને એની બોટલ પડી હોય, ત્યારે વિન્ટોજીનો નાન તેન મહાનારાયણ તેલ ને નિર્ગુંડી તેલ ને શું કરો, બસ આ લગાવી નવરા પડી ત્યાં લગાવી શેક કરીએ બસ. આ ગટપણ, પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ ગટપણ. પોતાના જ ઘરમાં પારકું લાગે, આવું ક્યાં બેઠો છો, અરે રે રે મારું કોઈ નથી એમ, પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ ગટપણ. આ બોલે એ કોઈ સાંભળે નહીં એટલે કાને ધરે રે, આ બોલે એ કોઈ સાંભળે નહીં અને બીજા બોલે એ આને સંભળાય નહીં, કાનવી આવી ગયા અને સાંભળવું છે, ઘણું આમ આમ કરે છે પણ કઈ સાંભળતા. આ કોઈની પાસે બેસે તો ગમતું નથી અને આની પાસે બેસવું કોઈને ગમતું નથી, આવું ગટપણ છે. મનડું મારું મુંજા તું જો બનિયાન, કેજો મારા દુખડાની વાતું, કાગ જીવડો કરે કલ્પના, રટણના રામનું થાતું. દુખા છે જો, કાગ જીવડો કરે કલ્પના, રટણના રામનું થાતું. ખાવું ન ભાવે, નિદ્રા ન આવે, ગમે નહીં છોકરાની વાતું, રે જો બનિયાન કેજો મારા દુખડાની વાતું. ખાવું ભાવે નહીં, ઊંઘ આવે નહીં, રાતમાં કેટલી વાર ભાભા ઉઠે તમે જોજો, દસ દસ પંદર પંદર મિનિટ પછી એનો ખોખારો લકડ્યું એ ચાલુ જ હોય, બિચારો શું કરે, ઘરના બધા ખીજાય ઠાણું મને હોય રહ્યો ને, પણ આને ઊંઘ આવે નહીં, કરવું શું, વારે વારે તમે જોવો, આપણે જયારે ઊંઘે ઉઠીએ ને તો ઘરડા માણસો ઘડિયાળ સામે આમ જોઈને જ ઊભા હોય, મેં એવું ઘણી જગ્યાએ જોયું, આપણે જયારે ઉઠીએ ત્યારે ઘડિયાળ સામે જ હોય, આમ આમ જોતા હોય કેટલા વાગ્યા, ભાઈ કાંટો ત્યાં ત્યાં જ હોય, બિચારા ને એને એમ કે બે ત્રણ કલાક વૈયા ગયા છે. આવા દુઃખ દિવસો સુધી કાઢવાના, ભાઈ ભગવાનની મહેરબાની હોય ને એને ઊંઘ આવી જાય ગટપણમાં, ભગવાન ઊંઘાડે, બાકી તો ના આવે. ખાવું ન ભાવે, નિદ્રા આવે નહીં, છોકરા વાતો કરે સલાહો દીધે રાખે એ ગમે નહીં, પછી હે તમારા બાપા આમ રહેવું છે, હવે ભાઈ છાનો માનો મરીને કેમ રહેવું કેમ ન રહેવું, એ બધું કંઈ કામ આવે છે અત્યારે, સલાહ કંઈ કામ આવે ને, છોકરાઓ સલાહ દે એ કંઈ ગમે નહીં. પણ કાગજીવડો કરે કલ્પના, રટણના રામનું થાતું. ભગવાનનું ભજન નથી થતું, બસ આ દુઃખ છે મોટામાં. જો જીવને હરિસ્મરણમાં મન લાગી જાય તો ગટપણ જેવી ઉત્તમ અવસ્થા એકેય નથી. કાંઈ કાંઈ છે ને માથે, નિરાતે હરી ભજાય લ્યો, કોઈ કામ કાન ચીંધે નહીં, કોઈ આપણે વાતું કરવા આવે નહીં, કોઈ આપણે કીએ નહીં. વૃદ્ધનો અર્થ જ એ છે વિવૃદ્ધ પામેલું, જેનું જીવન અનુભવથી સમૃદ્ધ થયું છે એનું નામ વ્રત. પણ હવે તો ગટપણનો ઘરડો એટલે ઘસાઈ ગયેલો, ઘરડા પડી ગયા હોય એ ઘરડો, ભગવાનનું ભજન થતું હોય. તમને પેલા ખબર છે ને, એટલે લોંગ ડિસ્ક પ્લેયર ડિસ્ક આવતી પહેલે, આ શું કે HMV મોટી ડિસ્ક, તાવડી બાજુ કહેતા ચાવી વાળું આવતું, મોટી મોટી પ્લેયર, આ એ ચાલતું હોય તો બરાબર ચાલે, અવાજ એના બહુ સરસ આવતો, આપણે બધા સાંભળતા નાના નાના હતા ત્યારે, પછી તો જમાનો ગયો ને જાત જાતનું ગયો ને, હવે હમણાં કેસેટો કેટલી ચાલતી થઈ, બે વર્ષમાં ક્યાં વહી ગઈ જોવા મળે, CD આવી ગયું, CD આઈપોડ ને ક્યાંય ક્યાં વહી ગયું જોવા, મોબાઈલમાં ગરી ગયું બધું, ગજબ દુનિયા, હજી તો શું છે, કઈ કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર હાલ છે શું ખબર નહીં, કોની પાસે શું છે કઈ ખબર જ નહીં પડે, આ તો ગજબ છે. એવું છે, અમેરિકા વાળો, જાપાન વાળો, ભારત વાળા ત્રણેય માળા બેઠા હતા. ચાલો અમેરિકા વાળો કે અમારે ત્યાં તો એવી શોધ થઈ ગઈ છે પેલા, મોબાઈલ બોબાઈલ અમે કોઈ રાખીએ નહીં, અમારા મોબાઈલ બોબાઈલ કઈ હોય જ નહીં, એમ બધું જતું રહ્યું. હા, અમારે તો એ શોધ ઉપર શોધ હાલે જ રાખતી હોય, એટલે એ હવે અમારે કઈ છે જ નહીં. બસ તો શું કરો, તું વાતો કરવાનું માનું છે ને માટે, અમારે અહીંયા માઇક નાખે ને અહીં સ્પીકર નાખે, અહીં માઇક રાખે ને અહીં સ્પીકર આમ રાખા, હથે આમ જ ફિટ કરાવી દઈએ આંગળીના અંગૂઠામાં, કઈ જોઈએ જ નહીં. આ બધા નંબર આ કીપેડ, અહીં એક બે ત્રણ ચાર ભાઈ અહીંયા આમ આમ કરીએ, અમે નંબર લાગી જાય અને અહીંયા બોલીએ અને અહીંથી સંભળાય, આમ જ અમારે રાખી દેવાનું. ગજબ, અહીંયા ફોન થાય આ રાખી દો ને અહીં વાત કરવાની, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ રાખવાનું જ નહીં, નહીં કાંઈ કાંઈ ને ચાર્જે નહીં, કે રોટલા ખાય એમાં ચાર્જ થાય કે. ગજબ મારું, ત્યાં જાપાનીઝ કે તમારે અહીંયા જોડવું પડે ને, અમે ત્યાં કાઢ નાખ્યું છે. તો ઉપલો ઓટલો હોય, આ એક ઓઠમાં સ્પીકર ને એકમાં માઇક, અમારે અને દાંત છે ને જીભે અડાડી જાય, સીધી ટેલિફોન લાગી જાય. હાલો જાપાન વાળો એ કે અમે આમ આમ કરીએ એટલે સીધો નંબર લાગી જાય, ઉપલા વટ છે એમાં માઇક બોલે અને આ સ્પીકર હોય, આ માઇક આ પકડે અને સંભળાવે મારો, હે અને બંધ કરો ત્યારે બંધ ચોપ થઈ જાય. આવું ત્યાં થોડા હાલ્યા, હાલતા હાલતા વાતું કરતા હતા, એટલે આપણો ભારત વાળો પાછો પડે કે એ આમ આમ મીંડો થતો, ઓલા કે આ શું થયું તને, શું થયું આ ઘરે જે ફેક્સ આવે છે, તે પેલો અમેરિકા વાળો જાપાન વાળો વૈયા ગયા એ કે માળું, આ આપણે ત્યાં હજી નથી શોધાણું, આમ હાલતા હાલતા ફેક્સ આવી જાય. આમ એટલે પેલો એ જે એ આવતી ને એચએમવી મોટી, ઇઝ માસ્ટર્સ વોઇસ, તો એમાં સુઈ હોય આમ આમ ચાલતી હોય ને, તમે જોયો ખબર, આપણે ટૂથબ્રશ હોય ને એના જેવી સુઈ આવતી, પણ એ ખોટવાઈ જાય ને ત્યારે જોવાની મજા આવે, એ પછી ખોટવાઈ જાય એટલે સુઈ થોડી જઈને પાછી અહીંયા આવે, થોડી જઈને પાછી અહીંયા આવે, એટલે એકની એક કડી, અખંડ સૌભા અખંડ સો અખંડ સો, આખી કડી થાય જ નહીં, બોલો એકનું વાગ્ય રાખે. એમ ગઢપણમાં છે ને આ સુઈ ખોટવાઈ જાય છે ને, વાસના જ્યાં ચોંટી ગઈ હોય ને એ વૃદ્ધાવસ્થામાં એકની એક વાસના મગજમાં ઘુમા જ કરે, ઘુમા જ કરે, ઘુમા જ કરે, એ ભજન કરવા દે નહીં. જોજો, બાલ અવસ્થા હોય ત્યારે શરીર ચંચળ હોય, આ સમજવા જેવી વાત છે, બાળપણમાં શરીર ચંચળ હોય, યુવાન અવસ્થામાં આંખ ચંચળ હોય અને વૃદ્ધાવસ્થામાં મન ચંચળ હોય. ભાગમ ભાગે જાય જાતના તરંગને તુકાન કલ્પના ચાલે જ રાખતી હોય, બસ ચિંતાઓનું વાદળો રો અને જૂના ભૂતકાળો, અમારા જમાનામાં આમ હતું ને હવે તો કાંઈ રહ્યું નથી, પણ હવે શું કરી રાખીને કરવું છે શું બોલો, પણ એ બસ એની એની સુઈ એમાં અટકી છે ત્યાં ને ત્યાં, એ વાસનાનો પિંડ એને જાય ને, જે જે એના સંસ્કારો પડ્યા છે ને એ ત્યાં જ સુઈ અટકી રાખે, એ બોલતા નથી હો, બાકી એની વાસનાઓનું વર્ણન ન થાય, બોલતા નથી. ભયંકર વૃદ્ધાવસ્થાનું એ જે એમાંથી પાસ થાય, હજી તમારે આવી નથી અને જેને કદાચ અહીંયા બહુ આવી ગયું હોય એવા બેઠા હોય તો કોઈ બોલે નહીં, બાકી વૃદ્ધાવસ્થા ગજબ દુઃખદાયક છે. કાગ બાપુએ જે કલ્પના કરીને વાત કરી છે, તમે સાંભળો ને તો આપણને આમ કાંઈક ને કાંઈક થઈ જાય, શું એને વાત સચોટ કરી છે, સાંભળવી. એ મારી દેયું રે થાય દુબળી ને, તૃષ્ણાબાઈ ને જોબન આવ્યા, સમજાણું સમજાણું કઈ, એટલે મજા ના આવે છે આ બધું છે ને, ઇંગ્લિશ મીડિયમમાં આ ડખો થાય, ગુજરાતી જતું રહ્યું, નરસિંહ મહેતાનું કાય કાર્ય કોઈ કાવ્ય સમજાય નહીં, મીરાબાઈનું પદ સમજાય નહીં, વૈષ્ણવજન તો સમજાય નહીં, કાંઈ સમજાય નહીં આ બધું. એટલે કીધું છે, જે દેશની જે સમાજની ભાષા મરી જાય એના સંસ્કાર પણ મરી જાય, એ અંગ્રેજીમાં આવવાનું છે આ, સુખ દુઃખ મન માન આણે. હવે એનું હું ઇંગ્લિશ વર્બલ શું થાય વાત કરો, એને સમજે કોઈ? ક્યાં જાય? જે ગમે જગત ગુરુદેવ જગદીશ ને તે તણો ખરખરો નરસિંહ મહેતાના મીરાબાઈના આ બધા પદો ગુજરાતી સાહિત્ય દલપત રામનો ને બધું અને વચનામૃત ને બધું સમજાવવાનું છે. સંસ્કૃતમાં નાખ્યું છે ને તોય ભાવ ભરી ગયા છે, ઇંગ્લિશમાં નાખ્યું છે ને વાત જ પૂછો, હું અડતો જ નથી. ઇંગ્લિશ વચનામૃત હોય ને તો મને જોન મને ચિતરી ચડે, ગમે એનું કરેલું હોય એનું કાર્ય, એનો દોષ નથી, ભાષાંતરનો દોષ છે. રસ્વ યોજાય, સમજાય નહીં, કારણ કે જે હાર્દ ગુજરાતીમાં પકડાઈને પીડ્યો હોય જે ભાષાનો હોય તે બીજી ભાષામાં ઉતારો એટલે મરી જાય. એટલે ભાષા એ વાત આખી જુદી છે. પણ હવે સમાજને તો આપણે ક્યાં કોઈ કોઈને રોકવાના છે, અભ્યાસ હોવો જોઈએ. મારી દેહ રે થઈ દુબળીને તૃષ્ણાબાઈને જોબન આવ્યા, અને ચિતડામાં સળગ્યા સંતાપજી. મારી દેયું રે થઈ દુબળીને આ તૃષ્ણાબાઈને જોબન આવ્યા રે. બહુ મજાની માર્મિક આ કવિ કાગે કેમ પકડ્યું હશે એ આપણને એક વિચાર આવે છે. આપણે 15-20-25 વર્ષના થાય ને ત્યારે જ જીવનમાં ખરેખરી વાસનાનો ઉદય થાય. જોજો સાચી વાત છે ને, અહીં ધ્યાન દઈને સાંભળો, તમે ધ્યાન દઈને જ સાંભળો છો, પણ મને એટલો બધો આમાં આમાં મજાની વાત છે કે 15-20-25 વર્ષનો માણસ થાય ને ત્યારે ખરેખરી વાસનાનો જન્મ થાય. હવે જન્મ થયો એટલે એની બર્થ ડેટ થઈ ગઈ, એની બર્થ ડેટ ક્યારે? આપણે 20-25 વર્ષના ત્યારે ને. હવે આપણે 50-60 ના થાય ત્યારે એ કેટલા વર્ષની થાય? 25 વર્ષ. એટલે આપણે ઘરડા થયા ને એ જુવાન થાય. દેયું રે થાય દુબળી ને કૃષ્ણાબાઈ ને જોબન આવ્યા. આ શરીર ઘરડું થયું પણ અંદર જે વાસના હતી એ તો 25 વર્ષે જન્મી હતી ને, આપણે 60-50 ના થયા, હવે ભર જુવાનીમાં આવી છે એટલે એ મોડી કેમ પડે? વાત જુઓ તમે કવિ કાગ નહી, કે આ દેહું દેયું, દેયું એટલે દેહ, ચારણ ભાષામાં એ દેયું કર્યું. આ દેયું રે થાય દુબળી ને તૃષ્ણાબાઈ ને જોબન આવ્યા. તૃષ્ણા પાછી બાઈ માણસ, એટલે બાઈ માણસના ખોલવા જેવું નથી પણ એ સમજીને ચરિત્ર આપ્યું છે. શરીર દુબળું થયું, આંગડા ડૂક્યા ને મનડા ના વેગ વધ્યા, અને તનડા માં ત્રિવિધાય ના મારી દેયું રે થઈ દુબળી ને તૃષ્ણાબાઈ ને જોબન આવ્યા. ઓહો, એ બીજું ભજન કાજી મામદ સાહેબ લખ્યું છે, એમાં લખ્યું છે કે મારી મમતા મરે ને એનું મારે શું કરું, રાજાના શરીર ધરી ધરીને મેં જોઈ લીધું તો સંપત્તિથી ધરવ નહીં, મગરમચ્છના જન્મ ધરી ધરીને મેં જોઈ લીધું તો એટલે જળથી મને તોય સંતોષ થયો નહીં, પક્ષીઓના રૂપ ધરી ધરીને જોયું તો મને આકાશે ટૂંકા પીડ્યા, આ વાસનાનો ક્યાંય અંત નથી. એટલે મહાભારતમાં વ્યાસજીએ લખ્યું છે, પૃથ્વી ઉપર જેટલું દ્રવ્ય છે એટલું દ્રવ્ય એક જ લોભી માણસને આપો તોય સંતોષ ન થાય, અને પૃથ્વી ઉપર જેટલી સ્ત્રીઓ છે એટલી એક જ વ્યક્તિને સ્ત્રીઓ આપો તો પણ કામી માણસને સંતોષ ન થાય, આ વાસના છે. મારી દેયું રે દિવળી થઈ અને તૃષ્ણાબાઈ ને જોબન આવ્યા. પણ ભાઈ આ જુવાનિયાને હજી આ ગઢપણની વાત સમજાય નહીં, ગઢપણ આવવું બાકી છે. આ ઇતિહાસ આ જે ચર્ચા છે એ ગઢપણની છે, પણ જુવાનીમાં ગઢપણને જોઈ જાય તો બુદ્ધ કે પ્રબુદ્ધ માણસ છે, આવ્યા પેલા જોઈ જાય એની આ ચર્ચા છે. એ વિચારવાનું છે, પેલા જાગવાનું છે. સૂરજ ઉગા પેલા જાગે એને ઋષિ કહેવાય, અને સૂરજ ઉગે પછી જે જાગે એને રાક્ષસ કહેવાય. હા, શાસ્ત્રોએ કીધું છે. હા, તો એ તો હો તો હું ના શું પાડું, જે સૂરજ ઉગ્યા પછી જાગે એને શાસ્ત્રોમાં રાક્ષસ કીધા, અને બ્રાહ્મ મુહૂર્તમાં જે જાગે એને ઋષિ કહેવાય છે. ઋષિ તો તારા સ્નાન કરે છે, તારલાઓ દેખાતા હોય ત્યારે સ્નાન કરે એ ઋષિ છે. દેવરે થઈ દુબળીને તૃષ્ણાભાઈને જોબન આવ્યા. શરીર જેમ જેમ જેમ જેમ ઘરડું થતું જાય એમ ઓલી જુવાની છે, ઓલી વાસના છે, એને જુવાની આવતી જાય છે. હવે શું કરવું? પણ કવિ કાક કહે છે, શું થાય છે કે અંગડા ડૂક્યા ને મનડાના વેગ વધ્યા, શરીર ઘરડું થઈ ગયું, એના વેગ ઘટી ગયા, અંગડા ડૂકી ગયા છે અને મનના વેગ વધ્યા છે. હવે એ બેનું કરવું કે ઈચ્છાઓ ઘણી છે, શરીર કામ આપતું નથી, ભલા મારા વાતમાં મર્મમાં સમજી જાવ ને. આવી તૃષ્ણા વાસના છે પણ હવે શરીર કઈ સાથ આપતું નથી, ઘણું ખાઈ લેવું છે, ઘણું હરી ફરી લેવું છે, ઘણું જોઈ લેવું છે, ઘણું ઘણું એને ભોગવી લેવું છે, પણ હવે શરીર ના પાડે છે પણ મન રોકાતું નથી. બે વાત તમને કહું, થોડાક વર્ષ પહેલા અમદાવાદમાં એક પુસ્તક મેળો લાગેલો અને હું ત્યારે થોડા વર્ષો પહેલાં જાતે જ પુસ્તકો મેળો લાગ્યો હોય તો હું જતો અને કોઈ મનગમતા પુસ્તકો લઈ આવતો, ખરીદીને લઈ આવતો, ચોરીને નહીં, એટલે સાથે હોય હરિભક્ત હોય ને, અમે જાય એની ગાડીમાં જાય, મને લઈ જાય ત્યારે હું જતો. હવે તો કંઈ જતો નથી, કંઈ પુસ્તકો ખરીદતો નથી, કાંઈ નહીં બસ. એટલે પુસ્તક મેળામાં ખરીદવા પુસ્તકો હું ગયો, સાથે બે ત્રણ જણા, એક સાધુ, અમે ગયા આપણી મર્યાદા પ્રમાણે. હવે મારે એ આ બનેલી વાતો, મારે દરવાજામાં એન્ટર થવું અને સામેથી જ એક 65 વર્ષના ભાઈ આવ્યા, ભાઈ લાખોપતિ, બહુ મોટો ઉદ્યોગપતિ, નામ દઉં તો આમાં ગણાયને ઓળખે એવું આમ પ્રતિષ્ઠિત આગળ પડતો માણસ કહેવાય. એ આમ બહાર નીકળ્યા, એટલે ઘણી જગ્યાએ આપણે ફંક્શનોમાં ક્યાંક ક્યાંક ભેળા તો થયા હોય, ત્યારે હું ઘણા કોઈ કોઈ પ્રોગ્રામો બધે આપણે થોડી વાતચીત કરવા માટે જતા હોય અને એના એકાદ બે ફંક્શનમાં હું વાતો કરવા ગયો હોય, હવે નથી જતા પણ ત્યારે જતા, એટલે સેજે આમ આંખે નામથી બધે ઓળખે. મને કહે સામે, મેં કીધું તમે, હા, એટલે અહીં તો શું કામ નીકળતા હોય, પુસ્તક હાથમાં થેલી અને પુસ્તક ખરીદ્યા. મને થયું કે આવો ઉદ્યોગપતિ હોય, આવા ધંધામાં પડેલો અને એ વાંચનનો શોખ રાખી કેટલું સરસ કહેવાય. મેં કીધું તમે પુસ્તક, મને હા હું આવ્યો હતો. હવે મને કોણ જાણ શું કમે છું જી, તે મને થયું કે એને શું પુસ્તકો ખરીદ્યા છે, એની રુચિ શું છે, લાવીને જો. હવે મને કોણ જાણ, હું આવડો મોટો માણસ તો મેં તો એને થેલી હાથમાં લઈ, એને થેલીમાં હાથ જ નાખ્યો, એ મને રોકી શક્યો નહીં, હું મને રોકી શક્યો નહીં, અને મેં તો એને થેલી હાથમાં લઈ અને મેં એને 3 પુસ્તકો એને ખરીદ્યા હતા. ત્રણેય પુસ્તકો સેક્સ ઉપર હતા, એટલો એ શરમાણો અને એટલો જ હું શરમાણો. 3 પુસ્તકો મેં મૂકી દીધા, થેલી આપી દીધી. તે દિન ઘડીને આજનો દી અમે ક્યારેય મળ્યા નથી, ક્યારેય નહીં, ભેળા જ નથી. એને જેટલી શરમ આવી હોય એની પાસે, મારી વાત મારી પાસે. મેં કીધું પાછા વળવાના જે દાણા હોય, જે અવસ્થા એ કરવી ઘટે શાંત ઈષ્ટ ઉપાસના, અરે રે શાંતુ ઉર પ્રગટી આ વાસના. આ ઉંમરે જો એને એ પુસ્તકો લઈને શું કરવા છે. ને બીજી વાત કરું, આપણે એક ભાઈ છે, રિપેરર છે, આ બધું ટીવી ને VCD ને DVD ને પ્લેયર્સ ને આ બધું રિપેર કરે ને, તો એને ત્યાં 75 ની 80 વર્ષની વચ્ચેના એક દાદા છોકરા, એના પરિવાર ઘણા બધા અમેરિકા, અહીંયા અમુક મહિના રહીએ, ડોસો ડોસી ને બધા રહેતા છે, તો એને VCD ખોટપાઈ ગયું. હવે એને CD પ્લે કરીને મૂકી છે, પછી ન ઓપન થાય કે ન CD નીકળે કે ન CD પ્લે થાય, બધું હળવાઈ ગયું બધું. એટલે જો ઓપન થાય તો CD કાઢી લે, હવે ખુલે તો ને, ન ડોર ખુલે ન CD પ્લે થાય, એવું બધું હલવાઈ ગયું. એટલે રિપેરર પાસે જ લાવવું પડે. એટલે આપણા ઓળખીતા ભાઈ હતા ને, એને તે રિપેરમાં એને આપ્યું. એટલે એ તો પેલા લઈ લે ને, તારે તો એને ઘણા બધા કામો મૂકો, નામ લખ્યું, ઠામ લખ્યું, બધું લખ્યું. સેજી એને કંઈ કામ આજુબાજુ સોસાયટીમાં હશે, એટલે ક્યારેક કામ જોયા હશે, મૂક્યું લખી એટલે ગયા. પછી આને જયારે અવસર પડ્યો ત્યારે એને લઈને, એટલે બધું રિપેર તો બધું ખોલી જ કાઢે ને, એ અડે ત્યાં ઓલું સમજી જાય કે હવે ખુલી જવું જોઈએ એમ. અને બધું ખુલી ખુલ્યું, CD જે પ્લે કરે ને, વાંધો શું છે. એટલે CD પ્લે કરી, પ્લે કરી તો આને ચક્કર આવી ગયા. 75 થી 80 વર્ષનો ડોસો દુનિયા માત્રમાં ભૂંડામ ભૂંડી ફિલ્મમાંથી સ્ત્રી પુરુષના ભૂંડા દ્રશ્યોના ક્લિપ્સ કરી કરીને આખી CD બનાવેલી આ માણસ. અને એ બુઢો એ CD જ આ બધા નાની નાની ક્લિપ્સ, અશ્લીલ ક્લિપ્સ ભેળી કરી એ જોઈએ રાખે. બોલો, અંગડા ડૂક્યા ને મનડા ના વેગ વધ્યા, તનડામાં સળ ગયા સંતાપ જે, આમેર દેયું રે થઈ દુબળી ને કૃષ્ણબાજ ને જો બન જાયા રે. એ આપણે ભર્તૃહરિને એટલે આપણે સેલ્યુટ કરવાનું એનું મન થાય કે એને જે કીધું છે ને, શું ભોગા ન ભુગતા વયમે વભુગતા, કાલો ન યાતો વયમે વયાતા, તપો ન તપ્તમ વયમે તપ્તા, તૃષ્ણાન જીર્ણા વયમે જીર્ણા. એટલું યાદ નથી રહેતું ભલા, તૃષ્ણાન જીર્ણા વયમે જીર્ણા. આપણે શું ભોગ ભોગવાના, ભોગ આપણને ભોગવી જાય, આપણે સમજાવ્યું છે ને આગળ, એમ શરીર જીર્ણ થઈ જાય છે પણ વાસના જીર્ણ થતી નથી, વેગ વધે છે ઉલટાના. મેં બહુ આ ઘરડાઓના ઇન્ટરવ્યુ લીધા છે. મેં કે આપણે, મને નાના છોકરાએ રે ફાવે, બુઢાએ રે ફાવે, એટલે આવું બેસીએ એટલે વાતો કરે બધી, પણ દિલ ખુલે ને પછી જે વાતું કરે એટલે એક બાજુ આપણને દુઃખ થાય, એમ નિખાલસ પણ એ વાત કરે બિચારા. આવું છે, થોડા વખત પહેલા જ એક ભાઈ મળ્યા હતા, એ 75 ની આસપાસ. મને કે સ્વામીજી, તમારી કથા બધી સાંભળીએ છો પણ આપણે છે ને તમારી સાથે એમ દોસ્તી જેવું વાત તમને કહી દઉં, ઈચ્છાઓ મટતી નથી. આ ખાઈ લો ને તે ખાઈ લો ને આ જોઈ લો ને અહીં ફરી લો ને અહીં ફરી લો, આ કાંઈક કરો નહીતર હવે મને આ ઈચ્છાઓ કાબુમાં રહેતી નથી, મારે શું કરવું આનું, હે શું કરું હું? કે જો સવારે ત્યાં આટલા ભાગવત વાંચું છું, આટલી ગીતા વાંચું છું, આટલી રામાયણ વાંચું છું, આટલા હનુમાન ચાલીસા કરું છું, આટલી માળા કરું છું, એ બધું ગણાયું, પૂજા કરું છું, બધું કરું છું, છતાંય પણ આ જાતું નથી, એનું મારે શું કરવું? હા છે ને વિચારવાનો પ્રશ્ન ભાઈ, એટલે સમજવાનું છે. જો એમ માનતા નહીં કે આ 100 ટકા બધા ઘરડા આવા જ હોય છે, પણ જે અમુક ચૂકી ગયા, આ મોટો વર્ગ છે, જેને સત્સંગ હોય તો પણ અમુક વસ્તુ ચૂકી જાય તો એનું પણ ચિત્ત આવું હોય. કારણ કે હું ઘણા સત્સંગી વૃદ્ધોને પણ મળ્યો છું, પણ અમુક વિશુદ્ધ પણ છે, નથી એવું નથી. કોણ હશે એ હવે થોડું સમજી લેવાની જરૂર છે, આજની અવસ્થાએથી સમજવા જેવું છે. હા તમે એક વસ્તુ રાખજો, આ વસ્તુ બહુ જ આમ મગજમાં વિચારવા જેવી છે. યુવાન અવસ્થામાં ઘણા લોકો અમુક સંયમ પાળી જાય છે, એ વૃદ્ધાવસ્થામાં નિષ્ફળ જાય છે. હા હા, બહુ સમજવા જેવું છે. કારણ કે આ વિચારવાનું ચેપ્ટર જ જુદું છે, હવે મારે તમને બધું તો કેટલું કેમ કહેવાય. પણ એક વસ્તુ, આવી દશા કોની થાય છે? વિકૃત માણસ આવું, વધારે વાસનાઓ વધી જાય છે, મનના વેગ વધી જાય છે, કોને થાય છે? એક કે જેને વાસના ટાળવાનું પહેલેથી લક્ષ્ય જ નથી, ઈચ્છા જ નથી, એને કોઈ એમ જ બાંધ્યો નથી. ભલે આપણે સત્સંગી હો તમે બધા, પણ જો એને લક્ષ્ય ન બાંધ્યું હોય કે મારી અમુક ઉંમર થાય પછી મારામાં આ બધું નિવૃત્ત થઈ જવું જોઈએ, ઘટી જવું જોઈએ, શાંત થઈ જવું જોઈએ, એવું જો તમે લક્ષ્ય પહેલેથી, ક્યારથી? 20-25 વર્ષથી. હા હું તો એમ કહું કે જ્યારથી વાસનાનો ઉદય થયો ત્યારથી નહીં, પણ જો મનમાં આ બીજ આવી ગયું હોય તો એને નિવૃત્ત થાય. કેમ કે પછી એક ઈચ્છા છે નિવૃત્ત થવાની, નિવૃત્ત એટલે વાસનાને ઘટાડી નાખવાની, ટાળી નાખવાની ઈચ્છા દ્રઢ હોવી જોઈએ, લક્ષ. એટલે પરણવું, સંસારી થવું, એ પણ વાસના નિવૃત્તિ માટે પરણું છું એવું જેનું લક્ષ્ય હોય એની નિવૃત્ત થાય. અને કદાચ એ ટાણે એવી લક્ષ્ય ન હોય પણ પછી જો લક્ષ્ય બાંધી લે તો એની નિવૃત્ત થાય. એક તો લક્ષ્ય એટલે ઈચ્છા હોવી જોઈએ દ્રઢ, બીજું એની સાથે બહુ આના ઉપર તો ભાઈ બહુ લાંબા પ્રવચનો આપી શકાય, આ તો એક વર્કશોપ કરવા જેવું કામ છે આ, પણ એ બધું આપણને પથ્ય ના પડે. એમાં તો અરસપરસની નિખાલસતા હોય ત્યારે આ બધી સ્લેટ ખુલ્લી થાય, નહીં આ થાય કઈ ડોક્ટર આગળ કપટ રાખો તો કોઈ ઓપરેશન થાય, આ પેટમાં દુખતું કે મને વાહામાં દુખે તો અહીં ચેક અમારે શું નીકળે, જ્યાં દુખતું હોય જે દુખતું હોય એ કહેવું પડે. એક બાપાને દુખાવો તો પેટમાં હતા, પછી ડોક્ટર આવ્યા, બાપા ક્યાં દુખે છે? તો કે પંચ કીએ ત્યાં. એટલે આમાં પંચ હાલે? આ તો તમે કયો એ થાય, આમાં પંચને શું ખબર પડે તમને ક્યાં ડૂટી ઉપર દુખે છે, ડૂટી પડખે દુખે છે. એટલે બહુ આ બહુ એવું છે. એટલે પહેલા એક તો લક્ષ્ય હોવું જોઈએ, ઈચ્છા હોવી જોઈએ વાસના ટાળવાની. બીજું, ઈચ્છા હોય પણ જો એને એક યોગ્ય રસ્તે એને રસ્તો ન લીધો હોય ટાળવાનો તો વાસના ન ટાળે. યોગ્ય રસ્તો શું છે? બહુ યુવાનીમાં સમજાઈ જાય તો ઉંમર ઢળે ત્યારે કામ આવે એવી વાત છે આ. બહુ સમજવા જેવી છે. આમાં જો એક પણ માણસ જો સમજી જાય ને તો હું જાણું છું એના જીવનમાં 100 એ 100% ફાયદો થાય. એક વસ્તુ ઈચ્છા હોવી જોઈએ, મારે નિવૃત્ત થવું છે વાસનામાં. એક બીજું, ગમે તે ખાય, પાંચેન્દ્રિયોથી જે જે વિષયોનો ઉપભોગ કરે તે તે વિષયોના ઇન્દ્રિયોના ભોગને એને વિવેકપૂર્વક દ્રષ્ટિથી નિહાળવા પડે. આનાથી શું, આ શું, પછી શું, પેલા શું, હવે શું, જરૂર શું, કેટલું ને શું, એને ઘટે, એને ઘટે જરૂર કે આ શું પછી એમ. ધીમે ધીમે ધીમે એને એક વિવેકની દ્રષ્ટિ આવે અને એને જ્ઞાન થઈ જાય કે આ બધી જ વસ્તુઓ સારું સારું ખાવાની, સારું સારું જોઈ લેવાની, હરવા ફરવાની. ઘણાને ક્યાં જોવે ને, કોઈ ગમે ત્યાં ક્યાંક પ્રવાસ ઉપડ્યો હોય તો તૈયાર જ હોય, થેલો નાખીને હવની મોર્યું હોય, ટિકિટ રિઝર્વ હોય કે ન હોય એ બેસી ગયો હોય, બોલો જોવું ને હરવું ફરવું. આપણે નહીં હમણાં આવેલો શું આ ક્યાંક બહુ ઉત્સવ મોટો થયો હતો ને એવું હતું, કંઈક મુખ્યમંત્રી આ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં હતું, ક્યાંક હતું કેમ કેવું હતું એ સ્વર્ણિમ નહીં, આ નવરાત્રિનું કેવું કંઈક હતું. હા, તે અહીંથી છોકરાઓને જ ને ઓપનિંગમાં થોડું કંઈક હતું ને તેમાં લઈ ગયા હતા. એક બાપા છોકરા આપણી બસમાં ચડી ગયા, બોલો એક બાપા છોકરાની બસમાં ચડી ગયા બાપા. તે છોકરા તો બધા હજી આમ ફરે ત્યાં ઓલો તો નરેન્દ્ર મોદીને આગળના સ્ટેજમાં આટા મારતું, બાપો તમે જો આમ કરતો આમાં, હો વિચાર કરો. એને તો ભાઈ વિચાર હોય, ઈચ્છા હોય અને વિવેકપૂર્વક દ્રષ્ટિ હોય તો એની આ બધી વાસનાઓ નિવૃત્ત થાય છે. શું જોવું, શું હરવું ફરવું, બસ અઠાઈ દ્વારકા જ્યાં બેઠા છે જે છે એ બધું દિલમાં છે, બહાર કશું છે નહીં. પણ એ દ્રષ્ટિથી જાય તો જાય, તો નહીતર ઈચ્છા મટે જ નહીં, જોવાની, હરવા ફરવાની, ખાવાની, પીવાની આ બધી ઈચ્છાઓ જાય નહીં. અને જો વિવેકથી જાય ને વિચારે જિંદગીને જોવે તો પંચેન્દ્રિયોમાંથી વિરામ થઈ જાય કે કાંઈ જ જરૂર નથી, અને ખરેખર જોવા જેવો તક આ ઘનશ્યામ છે. બાકી બીજું હમણાં હું આ ફૂલછાપની અંદર સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળાનો લેખ થોડો આવતો હતો, એ પુસ્તક છે એનું, એ પુસ્તકનો વાસ્તવિકતા કરીને કંઈક પુસ્તક છે એનો જ એમાંથી કટિંગ આવે છે થોડુંક. તો એમાં આધ્યાત્મિક સુખ એટલે સુખ દુઃખમાં માણસ સમાન રહી જાય એટલું જ આધ્યાત્મિક સુખ છે, બીજું કંઈ આધ્યાત્મિક સુખ એવું કંઈ નામ નથી. અરે ભાઈ તમે સંન્યાસી છો એટલે અમારે તમને શું કહેવું, બીજો હોય તો બે લાફા મારી દીધા હોય. પણ સમ રહેવું એ તો એક સ્થિતિ અવસ્થા છે, ના એમાં કોઈ વાંધો નથી. પણ આધ્યાત્મિક સુખ શું છે એટલે શું તમે માનો છો, જે આત્મામાં સ્થિર થઈ જાય તો એને એમાંથી બહાર નીકળવું પસંદ પડતું નથી એવું અધ્યાત્મનું સુખ છે. અને જે ભગવાનના મુખ સામે જોવા ટેવાઈ જાય છે એને આંખ હટતી નથી એટલું સુખ આવે. પણ હવે એ સુખની એને શું ખબર પડે, ગુણાતીતાનંદ સ્વામીને ગામડે એક બાબાએ પૂછ્યું કે બાબા તમે મૂર્તિમાં બહુ સુખ છે, ઘનશ્યામની મૂર્તિમાં બહુ સુખ છે, તે સુખ કેવું હોય એનું જરા વર્ણન તો કરો. હવે એનું કેમ શાબ્દિક વર્ણન થાય, પણ આ ગુણાતીત બાપ એટલે ગુણાતીત બાપ વાત પણ ગુણાતીત લાવ્યા, ગુણાતીત એટલે આ લોકથી પર. એમણે કીધું બાબા તો હા તમે ઘી ખાધું છે, તો કે હા. ભાવે તો બહુ ભાવે. એ કેવું હોય, ખાટું હોય, કડવું હોય, ગળ્યું હોય, તીખું હોય, કેવું હોય, તો કે એવું કઈ ન હોય પણ મજા બહુ આવે, બસ ત્યારે મૂર્તિનું સુખ આવું હોય. શું દ્રષ્ટાંત લાવ્યા એમ તો વિચાર કરો. હવે ઘીને કેવું કર્યું, ગળ્યું કેવું, ખાટું કેવું, કડવું કેવું, અને માળું છતાં ચાટીએ તો કેવા લેરા ચડે. હે એમ આ મૂર્તિનું સુખ એવું છે. હવે એને શું ખબર પડે ટુંડાઓને આધ્યાત્મિક સુખ શું છે, કલાકો સુધી બેસી જાય તો આંખ ઉઘાડવાની મન ન થાય એવું અધ્યાત્મનું સુખ છે. કે સ્થિતિમાં સમ રહી જવું એ એટલું જ અધ્યાત્મનું સુખ છે. એ તો એક સમજણની કિરણ છે મારા ભાઈ. પણ એ આપણે વાત કરીએ એમાં અત્યારે કે વિવેક રાખે તો પછી એને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. એટલે પેલા તો ઈચ્છા લક્ષ્ય હોવું જોઈએ, બીજું વિવેક પૂર્વક સરસ દરેક ભોગને જુએ, ભોગમાં ઉતરે તોય જુએ, નીકળ્યા પછી પણ જુએ, એવી જેની દૃષ્ટિ હોય એમ ધીમે ધીમે એને થઈ જાય કે આ બધો કચરો છે, આમાં કશું જ નથી, અને નિવૃત્ત થઈ જાય આ દ્રષ્ટિએથી જાય તો. અને બીજી વાત ટૂંકમાં કહી દઈએ તો કાર્યાણીનું 12મું વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે કારણ શરીર છે એ વજ્રસર જેવું છે, કોઈ રીતે જુદું પડે એમ નથી આ જીવમાંથી. જેવી રીતે આંબલીઓ છે, આંબલો આંબલીનો આંબલો કાતરામાં હોય ને બીજ, એ આંબલિયા એની સાથે ફોતરું ચોટ્યું હોય છે, એ તમે ગમે તેવું કરો આંબલિયાને ટુકડા થઈ જાય પણ ફોતરું છૂટું પડે નહીં. પણ એને જો આંબલિયાને મહારાજ કે શેકી નાખો અને હાથમાં ને લગારક ચોળો તો બધું જ પડ છે એ નોખું પડી જાય, જાય અને આંબલીઓ પણ નોખો પડી જાય, એમ ભગવાનનું ધ્યાન અને એનું વચનને જે હૃદયમાં ધારે છે એનું કારણ શરીર આંબલિયાની જેમ નોખું પડી જાય. એટલે મેં પછી ભાઈને કીધું કે તમે વાંચ્યું છે ને આટલું બધું, તમે 8-10 પુસ્તકોનું આ બધું મને નામ ગણાવ્યા છે, પ્લીઝ મહેરબાની કરીને વાંચવાનું બંધ કરી, એક બે વસ્તુના નામ આપ્યા એ તમે વાંચો, ચરિત્ર વાંચો. હમણાં ડોકા ડોહા આવ્યા હતા, મને કે મારે મહાભારત વાંચવું છે. મેં કેટલી ઉંમર થાય, મને કે 79 માલે. મેં કે હવે શું મહાભારત વાંચીને કરવું છે? આજનો જમાનાનો માણસ હોય તરત એમ કે શું હોય, વૃદ્ધાવસ્થામાં જિજ્ઞાસા છે, એવી જ વાતો થાય. અરે ભાઈ, તમારે નિવૃત્ત થવું છે. તમે એક બાજુ મૂર્તિનો ભગવતનું અધ્યાત્મનો સુખ ઈચ્છો છો ને, હા, તો એમાં શું છે વાંચીને? તમે સહજાનંદ સ્વામીને માનો છો, રામને માનો છો, જેને માનતા હોય એ ઈષ્ટના ચરિત્રમાં જ ડૂબ્યા રહ્યો. બસ વાંચો, હરિચરિત્ર ચિંતામણી વાંચો, હરિચરિત્રામૃત સાગર વાંચો, એવી ચરિત્રના ગ્રંથો વાંચો, એ વાંચો. એટલે મેં કીધું અમુક તમે ગ્રંથો બંધ કરી દો અને ભગવાનના શ્રીજીના ચરિત્રો, મહારાજે કહ્યું ને કે વચન, વચનને હૃદયમાં ધારવું, એટલે ઉપદેશ આપ્યો હોય વચનામૃતમાં જે તે દોષ ઉપર એ વચનોને હૃદયમાં ધારે, બીજું ભગવાનના આજ્ઞા છે એ પ્રમાણે જીવે, અને ત્રીજું એમની જે લીલા ચરિત્રો છે એનું સ્મરણ કરે વિશેષ ને વિશેષ. ફર આપે તિલે કરીને ફૂલ વસાઈની વાસના વાત કરી છે ને, કે જેમ તલ હોય એને જે પ્રકારની સુગંધનું અત્તર બનાવવું હોય જૂની પદ્ધતિ પ્રમાણે, ગુલાબનું બનાવવું હોય તો ગુલાબની પાંખડી ઉપર તલ નાખે, ગુલાબની પાંખડી ઉપર તલ નાખે, એના ઉપર પાંખડી એમ નાખે અને પડી રહેવા દે, તો પહેલાં ગુલાબના ફૂલની સુગંધ તલમાં આવી જાય, પછી તલને પીસી લે અને જે તેલ નીકળે એ ગુલાબનું અત્તર થાય, આવી પદ્ધતિ. પછી એમાં તલના તેલની સુગંધ ના આવે, શેની સુગંધ આવે? ગુલાબની આવે. એમ થર ઉપર થર જ્યારે ભગવાનના લીલા ચરિત્રનો આપે ત્યારે પછી જીવમાં જાગતા કે બેઠતા જે આવે એ પછી ભગવાનની મૂર્તિના સુખના જ ઓડકા થર દેવા પડે. હવે આ તો હવારમાં એક ચરિત્ર વાંચ્યું ને મૂકી દીધું, એમ કે કઈ થર લાગે ભાઈ? થર દેવા પડે, કરવું જ હોય તો આ કરવું પડે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા અને ભગવાનના ચરિત્ર એને ગાવવા, એને વાંચવા, એને સાંભળવા, એના થર ઉપર થર દેવા. અને બીજું, ભગવાનના નામનો જપ ઘણા કરે છે, હું ઘણા જોઉં છું પણ હું કહી નથી શકતો, કારણ કે કહીએ તો માને નહીં, એને આપણા બહુ વિશ્વાસી હોય નહીં, એટલું હેતે નહીં હોય, ખાલી પગે લાગે એટલું સારું છે. હા, બાકી એમનો ઉપદેશ ન થવાય ને, દેવાય નહીં, નકામ બધા ડોહામાં લાકડી હોય, આપણને એક વાળી લે તો આપણને નકામ માર પડે, અને ડોસા બહુ ખારા હોય. મને, મેં કેટલા વખત પહેલા એ તમને એ રેકોર્ડિંગ થયેલું કંઈક પડ્યું છે, મેં કીધું આજે આમ યુવક મંડળ ચાલે છે ને એમ મારે વૃદ્ધ મંડળ ચલાવવું છે અને વૃદ્ધોને ભેળા કરવા છે અને એમને મારે વાતો કરવી છે. ત્યાં તો એક ડોસો ઉભા છે, રેવા દો રેવા દો, આ ધંધો કરતા નહીં. મેં કીધું કા? બધા લાકડી વાળા છે. એટલામાં હું સમજી ગયો, બોલો, બંધ જ રાખ્યો પ્રોગ્રામ. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, ઘરડાને સુધારવાનો બહુ પ્રયાસ કરવો નહીં. એ જાળીવાળા ગલકા કહેવાય, ગુણાતીતાનંદ સ્વામી કહે. જાળીવાળા ગલકા થઈ જાય પછી શાક કરવાના કામમાં આવે નહીં, કહેવાય નહીં. એટલે શું, ઘરડા હું ગણાય જોઉં, માળા હોય બેઠાઈ હોય પણ આંખ ભાઈ, એક વખત એક હરિભગત એ છે ને, એ મને થોડી ચીડ ચડતી હતી, એટલા માટે એ મારા સામું જોયું. હું માળા કરવા બેઠો હોય ને, નહીં બેઠો સામે, તો એ માળા કરતા મારી સામું સામું જોઈ રાખે, બબે મિનિટે આમાં મારી સામું જોઈ, પછી એટલે મને ખીચ ચડી. એટલે પછી મેં એને કીધું, મેં તમે માળા કરો છો, આ કલાકો સુધી અમે બેઠા રહ્યો છો પણ તમે આંખો મીચો, એમાં મૂર્તિ ધારો, મૂર્તિ સામે જોઈ લો, એમ માળા કરો, ટગર ટગર ચારે બાજુ શું જોયા આમાં જોયા કરો. એટલે હવે મારા સામું જોતા બંધ થઈ ગયા પણ બીજે જોતા બંધ નથી થયા. એટલે જપ કરવો તો જપમાં ડૂબી જવું છે, એ લીન થઈને વાત કરો, બાકી તો નહીં તો માળા લીસી થાય, આખો દિવસ સંતોષ થાય કે હું મંદિરમાં રહું છું, સારી વાત છે, પણ ઓલું કારણ શરીર બળે નહીં, વાસના ના જાય. શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, ખિસકોલી છે એ બોલે ને ભેળું પૂછડું ઓછું કરે, એમ આવું બે ધ્યાન પણ ધ્યાન સ્મરણ ભજન કરનારો છે એ મહારાજ કે ખિસકોલી જેવો છે, એ ભગવાનનું દર્શન કરે છે અને સાથે લૌકિક દર્શન પણ કરે છે, માટે એને દર્શન છે એ દિવ્ય થતા નથી, ભૂલાઈ જાય છે. એક તારથી કરી રાખે તો જ થાય. એક નામ જપ, એવી રીતે ચરિત્ર કરવું, સાંભળવું, એના થર દેવા, નામ જપ ઊંડાણથી કરવો, અને ત્રીજી વસ્તુ ધ્યાન કરવું. કોણ કરે? ધ્યાન અને મૂર્તિને જોઈ રહ્યું બસ.